श्रीमद् देवी भागवत स्कंद 9 अध्याय 50 भगवती श्री राधा तथा श्री दुर्गा ना मंत्रो ध्यान पूजावधि तथा स्तवन नो वर्णन। नारदे कही प्रभु मूल प्रकृति आराध्य देवियों ना बधाज उपाख्यान सांभळ्या जेना श्रवण मात्र थी मनुष्य जन्म मृत्यु ना बंधन माथी मुक्त थई जाय छे। हवे हूँ भगवती श्री राधा ने दुर्गा ना वेदान वेदों माना गुप्त रहस्य तथा तेमना मंत्रों तथा श्रुति अनुसार अनुष्ठान नो विधि सांभळवा इच्छु छु। मुनीश्वर आपे आ बन्ने देवियों नो महिमा पण स्पष्ट रीते वर्णव्यो छे, एवं कोण हसे जेनु मन आ महिमा सांभळीने द्रवित न थाय। जेमना अंशथी आ समस्त जगत विद्यमान छे, जे चराचर जगत पर शासन करे छे तथा जेमनी भक्ति थी मनुष्य कृतार्थ थई जाय छे, ते भगवती श्री राधा ने दुर्गा नो विधान हवे मने कहो। भगवान नारायण कहे छे, नारद सांभळो, आ वेदोक्त रहस्य तमने कहू छु। आ सर्वोत्तम ने पराक पर सार रहस्य गमे तेनी सामे न कहू। आ रहस्य सांभळीने बीजाने कहू उचित नथी, कारण के अत्यंत गुह्य रहस्य छे। मूल प्रकृति स्वरूपिणी भगवती भुवनेश्वरी थी जगत नी उत्पत्ति थई त्यारे बे शक्तिओ प्रगट थई, श्री राधा भगवान श्री कृष्ण ना प्राणों ना अधिष्ठात्री छे अने दुर्गा तेमनी बुद्धि ना अधिष्ठात्री छे। आज बन्ने देवियों थी संपूर्ण जगत नियंत्रित अने प्रेरित छे। विराट वगैरह सर्व स्थावर जंगम जगत तेमने आधीन छे, तेथी आ भगवती श्री राधा अने दुर्गा ने प्रसन्न करवा माटे तेमनी उपासना करवी जोईए। नारद पहला हूँ श्री राधा नो मंत्र कहू छू, तमे भक्ति पूर्वक सांभळो। आ श्रेष्ठ मंत्र नो ब्रह्मादि देवताओ सेवन करे छे। श्री राधा शब्द ना अंत मां चौथी विभक्ति लगाड़ी ने तेने आगळ वहिन जाय अर्थात स्वाहा शब्द जोड़ी देवो। श्री राधाए स्वाहा, आ भगवती राधा नो षडाक्षर मंत्र धर्म अने अर्थ नो प्रकाशक छे। तेना आदि मां माया बीज हिंग नो प्रयोग करवाथी आ भगवती श्री राधा वांछा चिंतामणि मंत्र कहवाशे। मंत्र आ प्रमाणे छे, हरिम श्रीम हरिम श्री राधाए स्वाहा। मंत्र आ प्रमाणे छे, हरिम श्री राधाए स्वाहा। करोड़ों जीभ थी पण आ मंत्रना महात्म्यनु वर्णन थई शके एम नथी। सर्वप्रथम भगवान श्री कृष्णे गोलोक मां भक्ति साथे आ मंत्रनो जाप कर्यो त्यारे रासनी शुरुआत हती। मूल प्रकृति श्री राधादेवीनी आज्ञाथी आ मंत्रनो जप करवा भगवान प्रवृत्त थया। पछी भगवान श्री कृष्णे विष्णुने, विष्णुए विराट ब्रह्माजीने, ब्रह्माजीए धर्मदेवने ने धर्मदेवे मने आ मंत्रनो उपदेश कर्यो हतो। आ रीते परंपरा शुरू थई। हूँ हमेशा आ मंत्रनो जप करू छू, तेथी ज ऋषिओ मारो सन्मान करे छे। ब्रह्मादि सर्व देवताओ प्रसन्नता पूर्वक आ भगवती राधानु आ भगवती राधाजीनु नित्य ध्यान करे छे, कारण के श्री राधाजीनी पूजा कर्या विना भगवान श्री कृष्णनी पूजानो अधिकार मळतो नथी। तेथी सर्व विष्णु भक्तोए प्रथम भगवती राधानी उपासना अवश्य करवी। आ देवी भगवान श्री कृष्णना प्राणोना अधिष्ठात्री छे, તેથી ભગવાન તેમના આધીન રહે છે। ભગવાન શ્રી કૃષ્ણના રાસના એ નિત્ય સ્વામીની છે। શ્રી રાધાજી વિના ભગવાન શ્રી કૃષ્ણ ક્ષણાર્ધ પણ ક્યાંય રોકાતા નથી। સર્વ કામનાઓને સિદ્ધ કરનારા હોવાથી એમનું નામ શ્રી રાધા છે। અહીં જેટલા મંત્રો આપવામાં આવ્યા છે તેમાં આ છે, શ્રી રાધાનો મંત્ર છે તેનો ઋષિ હું નારાયણ છું। છંદ ગાયત્રી છે, શ્રી રાધા મંત્રના દેવતા છે, તારા બીજ છે અને ભક્તિ અને શક્તિ બીજને શ્રી રાધાજીની શક્તિ કહી છે। મુનિ આ પછી રાસેશ્વરી ભગવતી શ્રી રાધાનું સામવેદમાં વર્ણવેલ વિધિ પ્રમાણે ધ્યાન કરવું જોઈએ। ભગવતી શ્રી રાધાનો વર્ણ શ્વેત ચંપા જેવો છે, શરદના ચંદ્ર જેવું તેમનું મુખ છે, એમનો શ્રી વિગ્રહ અસંખ્ય ચંદ્રમા જેવો પ્રકાશિત છે, નેત્ર શરદ ઋતુના વિકસેલા કમળ જેવા છે, તેમના હોઠ પાકા ઘીલોડા જેવા, મોટા કેળના પાછલા ભાગવાળા અને કંદોરાથી યુક્ત કેળવાળા છે, મોગરાના પુષ્પ જેવા દાંતની પંક્તિથી સુશોભિત રેશમી અને અગ્નિ શુદ્ધ વસ્ત્ર ધારણ કરતા મંદ હાસ્યયુક્ત પ્રસન્ન મુખવાળા છે, તેમના બે વિશાળ ઉરોજ સ્તન છે, રત્નોના આભૂષણોથી અલંકૃત આ દેવી કાયમ 12 વર્ષની ઉંમરના રહે છે, તેઓ શૃંગારના જાણે સમુદ્ર છે, ભક્તો પર કૃપા કરવા માટે તેઓ હંમેશા તત્પર રહે છે, પોતાના કેશમાં મોગરો અને માલતીની માળાઓ ધારણ કરી હોવાથી તેમની શોભા અનુપમ લાગે છે, તેમના સર્વ અંગો અતિ સુકોમળ છે, રાસ મંડળમાં બિરાજતા દેવી સર્વને અભય પ્રદાન કરે છે, શાંત રૂપા દેવી હંમેશા શાશ્વત યૌના રહે છે, ગોપીઓના સ્વામીની બનીને આ રત્નમય સિંહાસન પર બિરાજમાન છે, આ પરમેશ્વરી દેવી ભગવાન શ્રી કૃષ્ણના પ્રાણોના અધિષ્ઠાત્રી છે, આ પ્રમાણે વેદોએ એમના મહિમાનું વર્ણન કર્યું છે, આ પ્રમાણે હૃદયમાં ધ્યાન કરીને શાલિગ્રામની મૂર્તિ કળશ અથવા અષ્ટદળ યંત્ર પર શ્રી રાધા દેવીનું આહ્વાન કરીને વિધિપૂર્વક પૂજન કરવું, પૂજાનો ક્રમ આ પ્રમાણે છે, સર્વપ્રથમ દેવીનું આહ્વાન કરવું, ત્યાર પછી આસન વગેરે અર્પણ કરવા, મૂળ મંત્રના ઉચ્ચારણથી આસન વગેરે પદાર્થો ભગવતીને અર્પણ કરવા જોઈએ, તેમના ચરણોમાં પાદ્ય અર્પણ કરવાનું વિધાન છે, મુખ પાસે જળ રાખીને 3 વાર આચમન કરાવવું, ત્યાર પછી મધુપર્ક અર્પણ કરીને શ્રી રાધાજી માટે એક દૂધ આપતી ગાય દાનમાં આપવી જોઈએ, ત્યાર પછી તેમને સ્નાન ગૃહમાં પધરાવીને ત્યાં તેમનું પૂજન કરવું, તેલ વગેરે સુગંધિત દ્રવ્યોથી સ્નાન કરાવીને તેમને 2 વસ્ત્ર અર્પણ કરવા, અનેક પ્રકારના અલંકારો પહેરાવી ચંદન અર્પણ કરવું, વિધવિધ પુષ્પોની માળાઓ તથા તુલસીદળ અર્પણ કરવા, પારિજાત અને કમળ વગેરે પુષ્પો અર્પણ કરવા, ત્યાર પછી પરમેશ્વરી શ્રી રાધાના પવિત્ર પરિવારનું પૂજન કરવું, પૂર્વ અગ્નિખૂણો અને વાયવ્ય દિશાની મધ્યમાં શ્રી રાધાજીના અંગરૂપ પરિવારનું આ પ્રમાણે પૂજન કરવું, અષ્ટદળ યંત્રને આગળ રાખી તેના અગ્રભાગમાં માલા વતી, અગ્નિકોણમાં માધવી, દક્ષિણમાં રત્નમાલા, નૈઋત્ય ખૂણામાં સુશીલા, પશ્ચિમમાં શશિકલા, વાયવ્ય ખૂણામાં પારિજાતા, ઉત્તરમાં પારાવતી તથા ઈશાન ખૂણામાં પ્રિયકારિણી, આ બધી દિશાઓની પાંખડીઓમાં બુદ્ધિમાન પુરુષે દેવીઓની પૂજા કરવી, યંત્ર પર જ પરંતુ પાંખડીઓની બહાર બ્રહ્માદી દેવતાઓ સામે જમીન પર દિક્પાલ અને વજ્ર વગેરે આયુધોનું અર્ચન કરવું, આ પ્રમાણે ભગવતી રાધાનું પૂજન કરવું જોઈએ, ઉપર કહેલા દેવતાઓ દેવી રાધાજીના આવરણ છે, તેમની સાથે જ ગંધાદી ઉપચારોથી શ્રી રાધાજીની અર્ચના કરવી, ત્યાર પછી શ્રી રાધા સહસ્ત્ર નામનો પાઠ અને સ્તુતિ કરવા, અનિયમિત રીતે શ્રી રાધાજીના 1000 મંત્રનો જપ કરવાનું વિધાન છે, આ પ્રમાણે જે મનુષ્ય રાશેશ્વરી પરમ પૂજ્ય શ્રી રાધાદેવીની અર્ચના કરે છે તે ભગવાન વિષ્ણુ જેવો થઈને હંમેશા ગોલોકમાં નિવાસ કરે છે, જે બુદ્ધિમાન મનુષ્ય શુભ પ્રસંગે ભગવતી રાધાનો જન્મોત્સવ કરે છે તેને રાશેશ્વરી રાધા પોતાનું સાનિધ્ય આપે છે, ગોલોકમાં સદા નિવાસ કરનારા શ્રી રાધા કોઈ કારણથી વૃંદાવનમાં પધાર્યા, અહીં આપેલા બધા મંત્રોના વર્ણોની સંખ્યા તથા વિધાનને અનુસરી પુરુષચરણ ક્રમમાં દશાંશ હોમ કરો, દૂધ મધ અને ઘી વગેરે સ્વાદિષ્ટ પદાર્થોથી યુક્ત તલ દ્વારા ભક્તિ સાથે હવન કરવું, નારદજીએ કહ્યું, મુનિવર હવે આપ સ્પષ્ટ રીતે સ્તોત્ર કહેવાની કૃપા કરો જેનાથી ભગવતી શ્રી રાધાજી પ્રસન્ન થાય છે, ભગવાન નારાયણ કહે છે, રાસ મંડળમાં વસનારા ભગવતી પરમેશ્વરીને નમસ્કાર છે, રાસેશ્વરી ભગવાન શ્રી કૃષ્ણને પ્રાણોથી પણ વધારે પ્રિય એવા ભગવતી તમને નમસ્કાર હો, હે ત્રિલોક્ય જનની તમને નમસ્કાર હો, હે કરુણાના સાગર, હે બ્રહ્મા વિષ્ણુ વગેરે દેવો વડે વંદિત ચરણ કમળ વાળા તમે પ્રસન્ન થાઓ, હે સરસ્વતી તમને નમસ્કાર હો, હે ગંગા તથા પદ્માવતી રૂપ, હે ષષ્ઠી દેવી રૂપ, મંગલ ચંડિકા રૂપ તમને નમસ્કાર હો, હે તુલસી રૂપ તમને નમસ્કાર હો, હે લક્ષ્મી સ્વરૂપિણી તમને નમસ્કાર હો, હે ભગવતી દુર્ગા તમને નમસ્કાર હો, હે લક્ષ્મી સ્વરૂપિણી તમને નમસ્કાર હો, હે ભગવતી દુર્ગા તમને નમસ્કાર હો, હે સર્વ સ્વરૂપિણી તમને નમસ્કાર હો, હે જનની તમે મૂળ પ્રકૃતિ સ્વરૂપા અને કરુણા સાગર છો, અમે તમારી ઉપાસના કરીએ છીએ, તમે આ સંસાર સાગરથી અમારો ઉદ્ધાર કરવાની કૃપા કરો, જે મનુષ્ય ત્રિકાળ સંધ્યાના સમયે ભગવતી શ્રી રાધાનું સ્મરણ કરીને તેમના આ સ્તોત્રનો પાઠ કરશે તેના માટે જગતમાં કોઈ વસ્તુ દુર્લભ નથી. આયુષ્ય પૂરું થયા પછી શરીર છોડીને તે ભાગ્યશાળી મનુષ્ય ગોલોકમાં જઈ રાસમંડળમાં નિત્ય સ્થાન પ્રાપ્ત કરશે. આ પરમ ગુહ્ય રહસ્ય સર્વ કોઈ આગળ કહેવું ન જોઈએ. શ્લોક આ પ્રમાણે છે. નારાયણ વાચ. નમસ્તે પરમેશાની રાસમંડલવાસિની, રાસેશ્વરી નમસ્તે અસ્તુ કૃષ્ણ પ્રાણ દીક પ્રિયા. નમસ્તે લોક્ય જનની પ્રસિદ્ધ કરુણા આર્ણવે બ્રહ્મ વિષ્ણુ વાદી દીર્ભિવે દેવે વર્ધનમાન પદા અંબુજે. નમઃ સરસ્વતી રૂપે, નમઃ સાવિત્રી શંકરી, ગંગા પદ્માવતી રૂપે ષષ્ઠી મંગલ ચંડિકે. નમસ્તે તુલસી રૂપે, નમો લક્ષ્મી સ્વરૂપિણી, નમો દુર્ગે ભગવતી નમસ્તે સ્વરૂપિણી, મૂળ પ્રકૃતિ રૂપામ ત્વામ ભજામહ કરુણાર્ણવર વામ. સંસાર સાગર અદસ્માનુ દરામ્બંબ દયામ કુરુ. ઇદમ સ્તોત્રમ ત્રિસંધ્યમ યહ પઠેત રાધામ સ્મરન નનરહ ન તસ્ય દુર્લભમ કિંચિત કાદિચિચ્ચ ભવિષ્યતિ. દેહાંતે ચ વસે નિત્ય નિત્યમ ગોલોકે રાસ મંડલે ઇદમ રહસ્યમ પરમ ન પરમમ ન ચાખ્યેયમ તુ કસ્યચિત. વિપ્રવર. શ્લોક નવમા અધ્યાયમાં, નવમા સ્કંદમાં 50મા અધ્યાયના 46-52 શ્લોક હતા. વિપ્રવર, હવે ભગવતી દુર્ગા પૂજાનો વિધિ સાંભળો, જેના શ્રવણ માત્રથી મહાન આપત્તિઓ સહજ રીતે નષ્ટ થઈ જાય છે. ભગવતી દુર્ગાની ઉપાસના ન કરતું હોય એવું જગતમાં કોઈ નથી, કારણ કે તે સર્વના ઉપાસ્ય, સર્વના જનની, શૈવી અને શક્તિ દેવી અત્યંત અદ્ભુત છે. ભગવતી દુર્ગા સર્વની બુદ્ધિના અધિષ્ઠાત્રી છે. અંતર્યામી રૂપે તે સર્વમાં વસી રહ્યા છે. ભયંકર સંકટમાં રક્ષા કરતા હોવાથી તેઓ દુર્ગા નામે પ્રસિદ્ધ છે. શૈવ અને વૈષ્ણવ લોકો દ્વારા તેમની સતત ઉપાસના થાય છે. આ મૂળ પ્રકૃતિ દુર્ગા દેવીના સત પ્રયાસથી જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર થાય છે. હવે એમના શ્રેષ્ઠ નવાક્ષર મંત્રનું વર્ણન કરું છું. સરસ્વતી બીજ એ, ભુવનેશ્વરી બીજ રીમ, અને કામ બીજ ક્લિમ. આ ત્રણ બીજોનો શરૂઆતમાં પ્રયોગ કરીને ચામુંડાયે આ પદ લગાડીને પછી વિચ્ચે આ બે અક્ષરો જોડી દેવા, એટલે મંત્ર આ પ્રમાણે બનશે. ઓમ એમ હિમ ક્લિમ ચામુંડાય વિચ્ચે. આજ મનુએ કહેલો નવાક્ષર મંત્ર છે ઉપાસકો માટે. આ મંત્ર કલ્પ વૃક્ષ સમાન છે. આ નિર્વાણ મંત્રના બ્રહ્મા વિષ્ણુ અને રુદ્ર ત્રણ ઋષિ છે. ગાયત્રી, ઉષ્ણિગ અને ત્રિષ્ટુપ આ ત્રણ છંદ છે. મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી દેવતા છે, તથા રક્ત દંતિકા દુર્ગા અને ભ્રામરી બીજ છે. નંદા, શાકંભરી અને ભીમા શક્તિઓ છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ માટે મંત્રનો પ્રયોગ કરવામાં આવે છે. એમ હ્રીમ ક્લીમ આ ત્રણ બીજ મંત્ર, ચામુંડાએ આ ચાર અક્ષર તથા વિચ્ચેયમાં બે અક્ષર આ જ મંત્રના અંગ છે. દરેક મંત્ર સાથે નમઃ, સ્વાહા, વષટ, હોમ, વૌષટ અને ફટ આ છ જાતિવાચક વર્ણ લગાવીને શિખા, બંને નેત્ર, બંને કાન, નાક, મુખ અને ગુદા વગેરે સ્થાનોમાં આ મંત્રના વર્ણનો ન્યાસ કરવો જોઈએ. ધ્યાન આ પ્રમાણે કરવું. મહાકાળીનું ધ્યાન ત્રણ નેત્રોથી શોભતા ભગવતી મહાકાળીની ઉપાસના કરું છું. તે પોતાના હાથમાં ખડગ, ચક્ર, ગદા, બાણ, ધનુષ, પરિઘ, શૂલ, ભૂષંડી, મસ્તક અને શંખ ધારણ કરે છે. તેમના સર્વ અંગોમાં દિવ્ય આભૂષણો ધારણ કરેલા છે. નીલમણી જેવી તેમના શરીરની કાંતિ છે. તેમના દસ મુખ અને દસ ચરણ છે. કમળ પર બેઠેલા બ્રહ્માજીએ મધુ કૈટભનો વધ કરવા માટે આ મહાકાલીની ઉપાસના કરી હતી. આ પ્રમાણે કામ બીજ સ્વરૂપિણી ભગવતી મહાકાલીનું ધ્યાન કરવું જોઈએ. મહાલક્ષ્મીનું ધ્યાન જેમણે પોતાના હાથમાં અક્ષમાળા, ફરસી, ગદા, બાણ, વજ્ર, પદ્મ, ધનુષ, કુંડી, દંડ, સાંગ, ખડગ, ઢાલ, ઘંટા, મધુપાત્ર, ત્રિશુળ, પાસ અને સુદર્શન ચક્ર ધારણ કર્યું છે, જેમનો વર્ણ લાલ છે તથા લાલ કમળ પર બિરાજ્યા છે, તે મહિષાસુર મર્દિની ભગવતી મહાલક્ષ્મીનું હું ધ્યાન કરું છું. મહાસરસ્વતીનું ધ્યાન, જે પોતાના કરકમળમાં ઘંટા, શૂળ, હળ, શંખ, મુશળ, મુશળ, ચક્ર, ધનુષ અને બાણ ધારણ કરે છે. મોગરાના પુષ્પ જેવા શ્વેત વર્ણવાળા અને જે શુભ આદિ દૈત્યોનો નાશ કરવા વાળા છે, શુંભ આદિ દૈત્યોનો નાશ કરવા વાળા છે. વાણી બીજ જેમનું સ્વરૂપ છે તથા જે સચિદાનંદમય વિગ્રહથી સંપન્ન છે, ભગવતી મહા સરસ્વતીનું ધ્યાન કરું છું. હે બુદ્ધિમાન નારદ, હવે યંત્ર કહું છું, સાંભળો. પ્રથમ ત્રણ ખૂણા પછી છ ખૂણા વાળું યંત્ર હોવું જોઈએ. ચારે બાજુ અષ્ટદળ કમળ હોય, કમળમાં 24 પાંખડીઓ હોવી જોઈએ અને જેમાં ભૂગૃહ હોય છે એવા યંત્રનું ચિંતન કરવું. શાલિગ્રામ, કળશ, યંત્ર, પ્રતિમા, બાણ, ચિહ્ન અથવા સૂર્યમાં એકનિષ્ઠ થઈને ભગવતીની ભાવના કરીને પૂજા કરવી. જ્યાં વિજયા વગેરે શક્તિઓથી સંપન્ન પીઠ પર દેવીની અર્ચના શ્રેષ્ઠ માનવામાં આવે છે. યંત્રના પૂર્વ ખૂણામાં લક્ષ્મી સહિત શ્રી હરિ તથા વાયવ્ય ખૂણામાં પાર્વતી સહિત શ્રી શંભુની પૂજા કરવી જોઈએ. દેવીની ઉત્તરમાં સિંહની તથા દક્ષિણમાં મહિષાસુરની પૂજાનો નિયમ છે. ષટકોણમાં અનુક્રમે નંદજા, રક્તદંતા, શાકંભરી, દુર્ગા, ભીમા અને ભ્રામરીની પૂજા કરવી જોઈએ. આઠ દળોમાં બ્રાહ્મી, માહેશ્વરી, કૌમારી, વૈષ્ણવી, વારાહી, નારસિંહી, ઐન્દ્રી અને ચામુંડાની અર્ચના કરવી. ત્યાર પછી 24 પાંખડીઓમાં પૂર્વ તરફથી વિષ્ણુ માયા, ચેતના, બુદ્ધિ, નિંદ્રા, સુધા, છાયા, પરાશક્તિ, તૃષ્ણા, શાંતિ, જાતિ, લજ્જા, શાંતિ, શ્રદ્ધા, કીર્તિ, લક્ષ્મી, ધૃતિ, વૃત્તિ, શ્રુતિ, સ્મૃતિ, દયા, તૃષ્ટિ, પુષ્ટિ, માતા અને ભ્રાંતિ આ દેવીઓની પૂજા કરવી જોઈએ. ત્યાર પછી ભૂગૃહ ખૂણામાં ગણેશ, ક્ષેત્રપાલ, બટુક અને યોગિનીની પણ પૂજા કરવી. તેની બહાર વજ્ર વગેરે આયુધો સહિત ઇન્દ્ર વગેરે દેવતાઓની પૂજા કરવી. આ જ પ્રમાણે દેવીની આવરણો સાથે પૂજા કરવામાં આવે છે. ભગવતી દુર્ગાને પ્રસન્ન કરવા માટે જુદા જુદા રાજોપચાર તેમને અર્પણ કરવા. ત્યાર પછી અર્થ સમજીને નિર્વાણ મંત્રનો જપ કરવો. ત્યાર પછી ભગવતીની સામે સપ્તસતી સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. આ સ્તોત્રના પાઠ દ્વારા ભગવતીને પ્રસન્ન કરવાનો યત્ન કરવો જોઈએ. આવું કરનાર મનુષ્ય સ્વયં ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું નિવાસ સ્થાન બની જાય છે. બ્રાહ્મણ, આ ભગવતી દુર્ગાના પૂજનનો વિધિ મેં તમને કહ્યો. આના પ્રભાવથી મનુષ્ય કૃતાર્થ થઈ જાય છે. સર્વ દેવતાઓ, ભગવાન શ્રી હરિ, બ્રહ્મા, પ્રમુખ મનુઓ, જ્ઞાની મુનિઓ, આશ્રમવાસી, યોગી તથા લક્ષ્મી વગેરે દેવીઓ આ બધા ભગવતી દુર્ગાનું ધ્યાન કરે છે. સમય તે જ સફળ છે. જે સમયે ભગવતી દુર્ગાનું સ્મરણ થાય, 14 મનુએ ભગવતી દુર્ગાના ચરણનું ધ્યાન કરીને જ મનુપદની પ્રાપ્તિ કરી હતી. આ દુર્ગાની કૃપાથી જ દેવતાઓ પોતાના સ્થાન પર સુખપૂર્વક બિરાજે છે. મુનિ, આ સંપૂર્ણ ઉપાખ્યાન પરમ રહસ્ય વાળું છે. તેમાં દેવી પ્રકૃતિના 5 મુખ્ય સ્વરૂપો તથા તેમના અંશોનું વર્ણન કરવામાં આવ્યું છે. એના નિત્ય શ્રવણથી મનુષ્યને 4 પ્રકારના પુરુષાર્થો પ્રાપ્ત થાય છે, એમાં સંદેહ નથી. મારી આ વાણી સત્ય છે. આ રહસ્યના પ્રભાવથી સંતાનહીન હોય તે પુત્રવાન તથા વિદ્યાની અભિલાષા વાળો હોય તે વિદ્વાન બની જાય છે. એટલું જ નહીં, જેને જે વસ્તુની કામના હોય છે તેને આ રહસ્ય શ્રવણના ફળ સ્વરૂપે તે પ્રાપ્ત થઈ જાય છે. નવરાત્રમાં મનને સાવધાન કરીને ભગવતી દુર્ગાના સન્મુખ આ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. તેનાથી જગતધાત્રી ભગવતી જગદંબા અવશ્ય સંતુષ્ટ થઈ જાય છે. જે પુરુષ દરરોજ આ સપ્તસતી સ્તોત્રના 1 અધ્યાયનો પાઠ કરશે, 1 અધ્યાયનો પાઠ કરવાથી ભગવતી તેને અનુકૂળ થઈ જાય છે. કારણ કે આ સપ્તસતી સ્તોત્ર દેવીને પ્રસન્ન કરવાનું પરમ સાધન છે. આ સંબંધમાં યથાવિધિ શકુનિની પરીક્ષા કરવી જોઈએ. કુમારીના દિવ્ય હાથે અથવા બટુકના કરકમળથી આ પરીક્ષા થાય છે. પોતાના મનોરથ માટે સંકલ્પ કરીને પુસ્તકની અર્ચના કરવાનું વિધાન છે. ત્યાર પછી જગદીશ્વરી દેવી જગદંબાને વારંવાર પ્રણામ કરવા, 1 કન્યાને સ્નાન કરાવી ત્યાં બેસાડીને તેની વિધિ પ્રમાણે પૂજા કરીને તેને સોનાની સળી અર્પણ કરવી. જો તે કન્યા પ્રસન્ન થાય તો ભગવતીની પ્રસન્નતા, અપ્રસન્ન થાય તો ભગવતીની અપ્રસન્નતા તથા ઉદાસ હોય તો ભગવતીની ઉદાસીનતા સમજવી. દેવીની પ્રસન્નતા, અપ્રસન્નતા અથવા ઉદાસીનતા પ્રમાણે કર્મનું શુભ અશુભ ફળ નિશ્ચિત સમજવું. અધ્યાય 50 સમાપ્ત. શ્રીમદ દેવી ભાગવતનો 9મો સ્કંદ સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય.